ન્યાય અન્યાય જોશો નહીં. ઉપકાર માનો તારો ઉપકાર કે શક્તિ તે મને ડેવલપ કરી આપી. કોઈ રોંગ વે વાળો આવે નહી તો આપડી શક્તિ ખીલે નહીં. પરમ સત્ય સમજે તો ઉકેલ આવે નહી તો નથી. પુસ્તકો માં ના હોય ધર્મ તો તારા આમાં વ્યવહારમાં જ હોય. શું કરવો હતો પણ ઓપોઝિશન વગર પેલી મજા જોઈએ છે. ત્યારે આપડે ઓપોઝિશન માટે એ કેવું ઓપોઝિશન ઓપોઝિશન ના હોય. અને બીજું ઓપોઝિશન થી જાગૃતિ તે ઓપોઝિશન તમે જે કહો મજા વાળું તે તો આપડે ગોઠવણી કરવાની જો પછી માડી કાઢો તાર માટે પછી ગાડી કાઢો પણ અહીં ગાડી ના કરાય. શું કરું બીજા ખરા પણ તમે જે કીધું ને કે ઓપોઝિશન તો જોઈએ તો જ આપણને આગળ જવાનું નેક્સ્ટ પગથિયાનો ચાન્સ મળે એમ. એ આપે કહ્યું ને કે ઓપોઝિશન તો જોઈએ તો જ છે તો આગળ જવા માટે નેક્સ્ટ પગથિયું મળે. એટલે આ ફૂલ ને તો ઓળંગ્યું છે લોકોએ. ગમે તો હું આયા ગમે તેવું આવતો હે નેડવો છે અથડાશે અથડાશે તો અથડાશે પણ આની જોડે અથડાવું નથી. અરે કૂતરું બચાવવા માટે કેટલું બધું અથડાડો જોડે થાય પાડે લોકો. એની ભાવના તો એની પાછળ ઊંચી જ છે ને કે કૂતરું નહીં મરી ના જવું છે. અને આપડે આમદામ તો છોકરાને કાપી નાખીએ છીએ પાડોશી કરી નાખીએ અથડામાં જ કરી નાખીએ છીએ. એમાં શું કચ્ચર થયું એને ખબર ના પડે. કચ્ચર અમને દેખાય ગયો અને શું કચ્ચર થયું બિચારા. હા કોહો અવતાર વધારી દીધા હોય કેવા કો અવતાર એ કચ્ચર ના જાય એ ગાપડે રહી જાય નહીં. શું કહો છો વકીલ કે શું વકીલ કરો તેથી એમ કહ્યું અથડા મંટાળો અને નહી તો એડજસ્ટ એવરીવેર. શું કહ્યું ગઈકાલે આપણે જે વાત થતી હતી શિવ સંકલ્પ ઉપનિષદ શિવ સંકલ્પ ઉપનિષદ એમાં જે એને કીધું કે મન નથી તો કઈ નથી. મન છે તો વૃત્તિ ચિત્ત અહંકાર બુદ્ધિ બધું છે. માટે મનને ઓળખીને શાંત કરી દો તો કશું વાંધો નહીં આવે. પછી અહંકાર પણ તમને આડે નહીં આવે. એ આપણી જે વાત ચાલતી હતી એમાં અહમનો કાર અહમ સો અહમ અને કાર એટલે વિકાર. મનના જે વિકારો છે એ બધા જો શાંત કરી દેવાય તો ભાઈ મન ભલે રહેતું સાત્વિક વૃત્તિમાં અને અહમ પણ ભલે રહેતો તો પ્રભુ દર્શને જવાય એવું આ શિવ સંકલ્પ ઉપનિષદનું તારતમ્ય. હવે એમાં અને તમારી થિયરીમાં જ્યાં તફાવત હોય છે મને બતાવો. એમ કે છે કે પેલો શિવ સંકલ્પ નો સાર શું એ બતાવે છે કે મન છે મનને મન જો શાંત થઈ જાય અને મન જો મનનું હોય તો પછી બુદ્ધિ ચિત્ત અહંકાર વૃત્તિઓ શું થાય તો મન જો હોય મન તો કે મન શું હોય તો મનની અસ્થિ મનનું અસ્તિત્વ દાદા મનનું અસ્તિત્વ હોય તો આ બધું હોય. બુદ્ધિ મન ન હોય તો આ મન કઈ ન હોય. મન શિવ સ્વરૂપ થઈ જાય એમ કે છે. તમારું હતું કેમનું હતું એને પૂછો ને. હવે જરા મતભેદ છે બેનની ની વાતમાં. હા બરોબર. એમ કે છે કે મન શિવ સ્વરૂપ થઈ જાય. શિવ સ્વરૂપ હા તો બધું જ છે. પછી રહ્યું બધું શિવ સ્વરૂપ થવું એટલે નિર્વિચાર, શિવ સ્વરૂપ થવું એટલે નિર્વિચાર, મન નિર્વિચાર દશા થઈ, એ તો ભગવાન જ થઈ ગયો ને દાદા. વાત એવું છે એ ભલે કે હજારો વર્ષથી આપણા દરેક શાસ્ત્રો મન ને મારો કરતા આવ્યા છે. કોઈ મન ને માર્યું નથી, કોઈ માર્યું જ નથી, એ મારી શકાતો જ નથી સામાન્ય માણસ. નહીં મારવા ગયેલા તેને માર ખાઈ ગઈ મરી એટલે પણ ત્યારે એનું અસ્તિત્વ સ્વીકારો ને કે ભાઈ મન તો છે, અસ્તિત્વ સ્વીકારે છૂટકો જ નહીં, છૂટકો જ નહીં ને. હવે શિવ સ્વરૂપ કરવાનું નહીં ને, એ પછી વાત આવી જાય. એમનો મુખ્ય પ્રશ્ન છે કે આ જે શિવ સંકલ્પ ની વાત છે એ મન માટેની, અને આપનો આપને સિદ્ધાંત એમાં શું તફાવત છે કે સામ્ય છે એમને જાણવું છે. આ જે કહ્યું ને શિવ સંકલ્પ માં કહ્યું છે કે મન છે તો આ બુદ્ધિ ચિત્ત અહંકાર છે, અહમ છે, એનો કાર એટલે વિકારો મનના બધા છે. હવે એ જો મન છે તો શાંત થઈ જાય એમનું કેવું છે, અને એમનું કેવું છે કે મન શિવ સ્વરૂપ થઈ જાય તો પછી કોઈની અસ્થિ નથી એમ. મન શાંત થઈ જાય ને એટલે તડબોચો રહ્યો, બહુ તડબોચો જોયેલો હોય મેં. આપણને એમ લાગે મહારાજ કેવું પડે, મોડું જતો આપડે સ્થિર થઈ જઈએ, સ્થિર થઈ જાય કારણ એનામાં હાલે હાલે નહીં એટલે આપણું હાલતું બંધ થઈ જાય. એનામાં સ્પંદન થાય તો આપણું હાલે, મહારાજનામાં હાલે નહીં એટલે આપણું હાલું બંધ થઈ જાય. પણ આવડા આવડા કોરો જ જોઈને અમે શું કહ્યું તડબું ચોર. ભગવાને કહ્યું કે અહીં ક્યાં બેઠો હું આ નિર્વિચાર દશામાં, મનની સ્થિતિમાં નિર્વિચાર દશામાં ક્યાં બેઠો, વિચાર બંધ કર્યા બધા એટલે મન ઉડી ગયું બધું. રસ્તે જતો હજુ છે સમુદ્રમાં, ભર સમુદ્રમાં, અને મન ઉડી ગયું. શું થયું જોયેલા મેં મોઢા પર આમાં બિલકુલ તમને આમ ગમે એમ બેગડી ખાવાનું મન ના થાય, વાતાવરણ એટલું સુંદર હોય તો. પણ એક શબ્દ એના બાપને સમજણ બોલતો આવડતો એટલે હું તડબોચો કહું અમને. શું કહું? તડબુચો કે આ તડબુચો ને પેટ બેસી ગયો, તડબુચો હાલે ને ચાલે. પણ નિર વિચાર દશા હોતી જ નથી એટલે તડબુચો કહેવાનો સવાલ જ ના આવે. પછી શિવ જે સંકલ્પ સ્વરૂપ ની વાત છે શિવ સંકલ્પ ની, એની ઉપર કહો ને. આ તમે એક વસ્તુ કીધી મન શાંત થાય નહીં, તમે કીધું કબૂલ શાંત કરવું થાય, આ થાય થાય થઈને લોકો તડબોતા જેવા થઈ ગયા. બરોબર કરશો નહીં કોઈ, મનને તો ના હોય તો હરી કરજો. કારણ નવી નવી વસ્તુઓ કરતી બધી, અને પછી થકવ જેવું ના હોય તો થાક્યા પછી બહુ હેરાન કરતો, રાતે ઊંઘ હેરાન કરતો હતો, બે ગોળીઓ ખવડાવીને ઊંઘાડી દેજો. એને જે ગમતું હોય ને દૂધ બધું પીવડાવીને ખુશ કરી દેજો. પણ શિવ સ્વરૂપ થવાની વાત છે, એ શિવ પરમ ભક્ત છે શિવના, એટલે શિવ સ્વરૂપ નો અર્થ શું છે બરાબર એમને જાણવું છે. શિવ સ્વરૂપ એટલે શુદ્ધાત્મા સ્વરૂપ, એટલે એમાં એવું છે કે મન ને શિવ સ્વરૂપ કરવાનું છે. હા તો શુદ્ધાત્મા સ્વરૂપ મન કેવી રીતે થાય? મન શિવ સ્વરૂપ થાય. આ મન હું છું, હું છતે જોડે ગયા છું ત્યારે બધા હું શુદ્ધાત્મા છું, એ મન શુદ્ધ શિવ સ્વરૂપ થયું કહેવાય. પછી શું ના બેઠું દાદા, હું શુદ્ધાત્મા છું કે મન શું મન છે? હું દોળક્યા સ્વરૂપ છે, મન માને છે. શું માને છે? મન માને છે. અને પછી એ જ મન છે તો હું શું આત્મા શું માને છે શું, એટલે શિવ સ્વરૂપ થઈ જ જાય છે. પછી શું રહ્યું? આપતો એમ કહો છો, ઘણી વખત આપ એમ કહો છો કે હું ધોળકિયા છું એ અહંકાર છે અને હું શુદ્ધાત્મા છું. અહંકાર નથી, ઉડી ગયો. એટલે એ મન કે છે કે અહંકાર કે છે? મન મન મન કે અહંકાર? મન મન એ તો અહંકાર મન એક જ છે બધા. એવું હોતું છે દાદા? સાચું હોય તારે મન બુદ્ધિ ચિત્તના અહંકાર એક જ વસ્તુ છે અને એક જ અંતસ્કરણ છે. એમાં જે વખતે વિચાર કરે ત્યારે મન ગણાય, તો ગણે ને જયારે કરતા કર્તૃત્વ બતાવે ત્યારે અહંકાર કહેવાય, જયારે નિર્ણય કરે ત્યારે બુદ્ધિ કહેવાય, અને ભટકતું હોય ત્યારે ચિત્ત કહેવાય. એનું એ જ અંતસ્કરણ એક જ વસ્તુ છે. પાતંજલ યોગમાં એ જ મૂક્યું છે. ના પણ એક જ વસ્તુ છે, એક જ આપણે જે પાઠ ભજવતું હોય તે વખતે એનું નામ કહેવાય. હા બરોબર છે. જે પાઠ ભજવતું ડિફરન્ટ આસ્પેક્ટ પણ વસ્તુ એક જ. એને માટે જે દાખલો આપ્યો કે હાથી પાંચ જણા જોવા ગયા, કોઈ કે ઝૂંપડા જેવો છે અને કોઈ કે એનો આવા જેવો, એની જેમ. પણ વસ્તુ સમગ્ર રીતે લઈએ, પોતાના વ્યૂ પોઈન્ટ થી જુએ બધા. હા, સમગ્ર વ્યૂ પોઈન્ટ થી સેન્ટર પર જુએ એની વાત નથી. બાકી હા, અંતસ્કરણ એક જ છે વસ્તુ. અંતસ્કરણ એ એક જ વસ્તુ છે. જે વખતે જે પાઠ ભજવે, મેં ખૂબ વિચારો જ કર્યા કરતો હતો, મન છે. મેં ભટક ભટક કરતું હોય ત્યારે ચિત્ત છે, ચિત્તની સ્થિતિ છે. કર્તૃત્વ નો અહંકાર કરતું હોય અને માન તાન ખોલતું હોય તે અહંકાર નું સ્વરૂપ છે. અને નિર્ણય કરતું હોય ક્યાં આમ કરવું કે તેમ કરવું કે ત્યારે બુદ્ધિ સ્વરૂપ છે. એવો કેમ તમને વાંધો આવ્યો? બરાબર છે. હવે ફરી પાછું, મન નથી તો કઈ નથી. આ પહેલું વાક્ય શિવ સંકલ્પ ઉપનિષદ નું પહેલું વાક્ય, મન નથી તો કઈ નથી, મન છે તો બધું છે. એ આ બે વસ્તુ, મન છે મન નથી એટલે શું? પણ નથી એવું કહે, આ લોકો સમજી નથી એટલે ક્યારે જરૂર નથી એમ જાણવું જોઈએ ને. આ તો વચ્ચે નથી એમ કરવા ગયા ને, તેથી આ પછી કોરા જેવા થઈ ગયા. શું થયું? નથી તો આપણે નથી, કિનારે ઉતર્યા પછી આપણે કહેવાનું ક્યાં મનની જરૂર નથી. હજુ સમુદ્રમાં ઉભો ઠો છે, મનની નથી તો મનની એ કરવા ગયા, બધું નાવડું તોડીને ખલાસ કરી નાખ્યું. મન રૂપી નાવડું એટલે એ કહે છે કે સીધું શિવ સ્વરૂપ છે એમ કલ્પી લો. મેં કહી કલ્પાઈ માની લો, બનાવવાની વાત છે. હજુ આ એક નવી વસ્તુ આવી, સ્ત્રીઓને હંમેશા ક્રિએશન નું જ હુજે, પ્રોડક્શન જ હુજે. બનાવવાની વાત ક્યાં આવી? શિવ સ્વરૂપ બનાવવાનું એટલે હું બનાવું એમ. શિવ સ્વરૂપ જાણવાનું. હા, અને એ આપને આ સહજ રીતે અનુભવાય, સહજ રીતે જાણવાનું શિવ સ્વરૂપ. જો આપણું આ સ્વરૂપ તો આપણે જાણીએ જ છીએ, પણ પેલું શિવ સ્વરૂપ જાણીએ એટલે છૂટી જાય. એટલે બનાવવા જશું તો ફેલ્યોર આવવાનું. બનાવીને કોણ બનાવનાર? હવે જો શિવ સ્વરૂપ નો ક્રિએટર કોઈ હોય નહીં દાદા. જે આ બધું બનાવે છે તે શિવ મનને પણ શિવ સ્વરૂપ બનાવે છે. જે વ્યવસ્થિત આ બધું જ બનાવે છે તે જ આ મનને શિવ સ્વરૂપ બનાવે છે. વ્યવસ્થિત જ બનાવે શિવ સ્વરૂપ. હા, પણ એ જ્ઞાન જ છે તે અને શિવ સ્વરૂપ કરે છે. જ્ઞાન બીજું કોઈ કરતું એક પૂછો ને, મન શિવ સ્વરૂપ થાય એટલે શું? કરવું નથી એને, પણ મન નું સ્થિર સ્વરૂપ થવું એટલે શું? એક્ઝેક્ટ શું કહેવા માંગે? એ જવાબ નથી આપ્યો. એમનો કે છે, મારો મૂળ સવાલ એ છે કે આ મન ને શિવ સ્વરૂપ કરવાનું છે એટલે એ શું છે? મન શિવ સ્વરૂપ થાય એટલે શું કહેવાનું? એ શું કહેવાય? એનો ફોર પાડો, મન શિવ સ્વરૂપ એટલે શું? ઉપનિષદ એમ કે છે કે મન શિવ સ્વરૂપ બનવું જોઈએ. આ જીવ સ્વરૂપ છે તે શિવ સ્વરૂપ, જીવ સ્વરૂપ જીવ સ્વરૂપ, જ્ઞાન થી થઈ જાય. બીજું જીવ, આ જીવ સ્વરૂપ જ્ઞાન થી થઈ ગયું છે, શિવ સ્વરૂપ જ્ઞાન થી થઈ જાય. શું અમે બીજું શું કેટલા બેન સમજાયું ને આમાં? જીવ સ્વરૂપ જ્ઞાન થી થયું છે, શિવ સ્વરૂપ જ્ઞાન થી થઈ જાય. જ્ઞાન થાય એટલે શિવ સ્વરૂપ થઈ જાય. દાદા એક પ્રશ્ન પૂછો ને, એક જરા અપૂર્વ હોય છે. અપૂર્વ નો અર્થ દાદા શું? પૂર્વે ક્યારે સાંભળ્યું ના હોય, વાંચેલું ના હોય, જાણેલું ના હોય. પાછલો જો ખીચડો ભરે તો ગટર માં નાખી આવો. દાદા કૃપાળુ દેવ એવું કેતા હતા આ મને કે અમે કોઈ અક્ષર તમને બોલીએ કે કહીએ, હવે એ તમે સાંભળ્યા પછી તમે કહો કે આનંદગંજી આવું કેતા હતા, યશો વિજયજી આવું કેતા હતા, અગર તો જૈનના સૂત્રમાં આવું કીધું હતું તો કે એ બધી વાત કરશો નહીં તમે, કારણ કે એ બધી વાત જે છે તે બધી આ અપૂર્વ જ્ઞાનીની અપૂર્વ વાણી જીવન તમારા આત્માના પ્રદેશમાંથી લૂંછાઈને નીકળે છે તે સાંભળો. ખીચડાની જરૂર નથી, એ વાસી થઈ ગયેલો ખીચડો છે. એટલે દાદા આપણા સત્સંગ ની અંદર અમારે વાસી થયેલું શાક ના ખવાય, ભાતે ના ખવાય, વાસી થયેલો ખીચડો ના ખવાય. જો તાજો મળતો હોય તો, તાજો મળતો હોય તો, અને તાજો ના મળતો હોય તો પેલું ખાવું, વાસી ખાવ તો ખાવું એમ, છૂટકો નહીં ને પછી નટમરી જાય. એટલે પણ દાદા તાજો મળતો હોય તો પેલી પેલા તરફ નજરે, પેલા તરફ વાસી ખીચડો વધ્યો છે, ખીચડો વધ્યો છે એટલે વાસી થયો છે. એને અત્યાર સુધી ખાધો જ છે, આનંદ થી ખાધો છે, તાજો હતો ત્યારે ખાધો, હવે વધ્યો. અને પહેલો નવો બનાવવાની વાત છે, એ આપણે ઉદ્યમમાં નથી પડવું. અજગર વૃત્તિ થી જે કઈ આવશે તે મળશે, નહી તો આ તો છે જ ને. આ બે વાત જુદી છે. જે ખાધેલો છે માલ, હા એટલે મારી વાત દાદા એવી હતી કે દાખલા તરીકે હું હવે જૈન સૂત્રો ઘણા ભણીને આવ્યો હો, મારે અને નવું જ અમૃત ભરી લે, તદ્દન નવું જૂનું નવું મિક્સર કરી. માણસ ને પોતાનો બચાવ કરવો જોઈએ. અમે એમ કબૂલ કરીએ કે અમારી ભૂલ થઈ, પણ એ અમને તો બચાવ કરે જ ને, પોતાનો ના કરે. કોર્ટે કહે છે કે તમારો બચાવ કરો, નહીં બચાવ ના કરો છો, એટલે બચાવ કરે એમ ગુનો શું છે? બચાવ કરે એમનો શું ગુનો? વ્યૂ પોઈન્ટ કે છે શું? નીરુબેન એમ કે છે કે ઓલ ધેટ યુ વોન્ટ ટુ નો ઇઝ ઓનલી ધીસ, કે શિવ સ્વરૂપ મન એટલે શું? એટલું જ કોને દાદા, એટલું અમને સમજાવો કે શિવ સ્વરૂપ મન એટલે શું? એટલું હું શુદ્ધાત્મા છું. હા બરોબર. બસ પછી પતંજલિ ની લાવવાનું, ફલાણા ની લાવવાનું, ના લાવવાના બધા તમને એટલો એના તરફ એમ કોણ હોય? ત્રણેક દિવસ ઉપર આપડે દીપકભાઈ કરીને આવેલા અહિયાં, દીપકભાઈ કરીને, દીપક કરીને હતા. એની એક વાત મને દાદા અત્યાર સુધી મેં સાંભળેલી નહીં, અને સાંભળી ત્યારે મને લાગ્યું, મેં કહ્યું ધન્ય છે એની એની વાત સાંભળીને મને એવું લાગ્યું કે જ્ઞાની પુરુષ પાસે આવીને અમે કઈ ખોટ તો ખાતા નથી ને, એ મને તે દિવસે જરા વિચાર લાગ્યો. મેં કહ્યું કે આ આ શું કહેવા માંગે છે? પછી મને દાદા લાગ્યું કે પછી આપનું એક વચન મને યાદ આવ્યું કે અમે તો પાતાળ કૂવો છે, તમે જે વાસણ લાવશો તેની અંદર જેટલું લાવશો એટલું ભરી જાઓ. એટલે પાતાળ કુવાની અંદર દાદા અમે લાવતી વખતે અમારા વાસણ અમારે અમારે પછી જરા અમારે પાતાળ કુવો એટલે આપણે તો બધું ઓપન ટુ સ્કાય મૂકી દીધું છે અમારા માટે. એટલે એવું એ કીધું કે આમ જ્ઞાની પાસે આવીને તમે કઈ લેવાઓ છો કે કઈ ખોટ તો નથી ખાતા ને? કે દાદા પછી મને યાદ આવ્યું કે જ્યાં 500 રૂપિયા મળે એવા હોય ત્યાં હું ચાર આના લઈને બહાર જઈને કોઈક મને ચાર આના મળ્યા, એ જો મારી એ મારો ફાયદો કે મેં 500 માઇનસ ચાર આના ગુમાવ્યા એ મારો મારી ખોટ. એ મને તે દિવસે રાતે સમજો એ યોગ્ય જે વાત કરી ભાભી દીપકે, બરોબર 500 મહિના ચાર આના 500 મે ચાર આના લઈને ગયા એમ ખોટ ગઈ એટલી બધી. હા પણ શું થાય, જ્ઞાની મળ્યા પછી વેપાર ના કરતા આવડતા. કારણ કે એક એવી વસ્તુ બેસી ગઈ કે જ્ઞાની મળે એટલે પ્રગટ પરમાત્મા મળી ગયા. હવે પ્રગટ પરમાત્મા મળ્યા પછી દાદા હવે અમે તો જેટલું તમારી પાસેથી લઈએ એટલું ઓછું છે. બરોબર છે એ વાત. હા એ એ મારી વાત બરોબર, તમારી વાત બરોબર. પડી જવી જોઈએ, પાવલી પડી જવી જોઈએ. નહીં એ વાત બધાને ધર્મસ જ છે ને, પણ આદર્શ છે ના એટલે એની એ વાતનું મને મહત્વ તે દિવસે સમજાયું, મને તે દિવસે સમજાયું. આજે સાહેબ બોલતા નથી, સાહેબ ને બોલાવડાવે સાહેબ, આવું બોલે જ નહી સાહેબ ને કોક બોલાવડાવે દાદા, એનો અમલ છે કોક ને કોક નો, એ અમલ બંધ થઈ જશે એટલે પછી આટલું થઈ જશે, પછી તમારે કશો મતભેદ જ નહીં રહે. હજુ અમલ છે, અમલ સાહેબ ની ઈચ્છા ને, એ ઈચ્છા હોય તો તરી અહીં આવે કે કેવા સરસ માણસ. તમારું સિલેક્શન સરસ છે, એ જાણે પણ એક એક થી ચડિયા તું છે. એટલે સાહેબ ને કોઈ અમલ હોય એટલે અમલ તો અમલ એટલે પોતાના સત્તા બહાર બોલવું પડે છે, પછી પાછું સમજાય ખરું કે અહીંયા આગળ આ નથી જરૂર, છતાંય પણ પાછું થાય ને, પછી રસ્તી ખેંચવા મળી છે હું જોર આવી જાય ખેંચવા મળી ગયો છે. ના પણ એ દાદા એ તો ફ્રેન્ડ છે કે મને ખરું શીખવાનું લડુ કાકા માયા છે દાદા. દાદા એક સવાલ કરું, તમે ખરેખર એવું માનો છો કે આ ઓપન માઇન્ડ છે? બેન પૂછે છે કે તમે ખરેખર એવું માનો છો કે આ ઓપન માઇન્ડ છે સાહેબ? ઓપન માઇન્ડ છે એવું તમે ખરેખર માનો છો? ઓપન માઇન્ડ એટલે ના, ઓપન માઇન્ડ છે પણ અમુક બાબતમાં એટલે અમલ જયારે હોય છે ત્યારે ઓપન માઇન્ડ નહીં કહેતું. ઊંધું થયું ત્યારે અમલ અમલ ના હોય ઓપન માઇન્ડ. હવે અમલ એ વસ્તુ જુદી છે, અમલ એટલે અમલ કોને કહેવાય છે કે આ કાશી બહેન હતા તે અંગ્રેજી બોલવા મળી. લોક કે છે ગુજરાતી અંગ્રેજી ભણી જ નહીં, આ કાશી કેમ આમ થાય છે ને, આ બધું આંખો બખ્યો બધી ફરી જાય છે, બધું થાય છે, અંગ્રેજી બોલવા મળે છે. ત્યાર પછી તપાસ કરી તારું કશું છે કે ત્યાં કોઈ એનો એક્સપર્ટ હશે ને એને બોલાયો, એને કઈ વરગણ છે આમાં, અમલ છે આ બીજાનો, પોતાનો અમલ નથી. આ અંગ્રેજી બોલે છે, પોતે અંગ્રેજી ભણી નથી જતા, બે પટ બોલે એટલે અમલ થવાનો. હવે જ્યાં સુધી અમલ હોય ત્યાં સુધી એને ગમે તે કરે, મારે તો વાગે નહીં, કાશીન ના વાગે, કાશીન ના પેલી અમલ જેને તેને વાગે. અને પછી એ અમલ નીકળી ગયા પછી ઓળો એમને રે પાછો દારૂ છે કે બીજું તોફાન છે અને પોતે સમજી ગયા છે કે બહુ ચિત્રી સ્થાન ઘટશે એવું પોતે નક્કી બધા બોલ્યા ચિત્રું રાવત કશું નતું સારું જે ભોજન હોય એમાં ચટણી તો જોઈએ ને, નહીં તો મજા ના આવે. ચટણી પણ એટલું ચોક્કસ કોઈ ક્ષણ ઉગ્ર થયા નથી. અને કેપી ક્રોધી હોય તો અમલ કરું એટલે બીજું વર્ગણ બેસી ગયું રૂપા દેખી વાત તો સમજવા જેવી. વર્ગણ વર્ગણ એટલે આપણો કોઈ ગુનો નહીં. વગર ગુને ગુનો વગર ગુને આપડે આ બધું અટકવા માંડતી છે. બધા ચિત્રી માટે બધા ચિત્રો વર્ગણ બહુ થયું અમલ થયો રિએક્શન આવે ને દરેક. ખરી પડશે એટલે બોલતો સાહેબ બોલો બોલો બોલતા જેવું આત્મા કોણ જાણે. ભાઈ પૂછે છે કે ઇન્દ્રિયો મારફતે બુદ્ધિ જાણે, ઇન્દ્રિયો મારફતે બુદ્ધિ જાણે તો આત્મા કોણ જાણે છે? આત્મા ઇન્દ્રિય શું? ઇન્દ્રિયો મારફત બુદ્ધિ જાણે છે તો આત્મા કોણ જાણે છે? ઇન્દ્રિયો માત્ર ઇન્દ્રિયો મારફતે ઇન્દ્રિયો દ્વારા બુદ્ધિ ઇન્દ્રિયો ને દ્વારા જાણે છે તો શું કે છે આત્મા કોણ જાણે છે? કોણ જાણે છે એટલે આત્મા કોણ જાણે છે? અહીંયા બુદ્ધિ જાણે છે તો આત્મા ની બાબત માં આત્મા ને કોણ જાણે છે? બુદ્ધિ શું જાણે છે? ઇન્દ્રિયો ની જે કઈ વાત હોય તે બુદ્ધિ જાણે તો આત્મા ની વાત કોણ જાણે? એમ તો કેવું કે છે બંને જવાબ જુદા નીકળશે. ઇન્દ્રિયો દ્વારા બુદ્ધિ જાણે છે અને નિર્ણય કરે છે. એવો આત્મા છે એવું કોણ જાણે? તમે લખી ના આપો બે જ વાત. તમને જે ગમે નઈ એ છૂટ એવો તમે વાંધો કરો, એ તમારા ડિસલાઇકિંગ ઉપર છોડી દઉં છું. તમે ખબર પડી ને પછી હું વિધિ કરી દઈશ. તમારે જો લાયકી ગયા તો મને કહી દેજો પછી, એટલે હું વિધિ કરી આપીશ. ખબર પડે ને પદાર્થ જ્ઞાન પદાર્થ જ્ઞાન નું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા બુદ્ધિ જાણે છે. પદાર્થ જ્ઞાન એવું ના બોલાય. કોણ જાણે છે? જ્ઞાની જાણે છે. બીજું એને શું આપણે એનો સંતોષ નહીં થાય એમને. આત્મા કોણ જાણે છે? જ્ઞાની જાણે છે. પણ એનો સંતોષ નહીં. એ પૂછવા માંગે બીજું કે આત્મા શું જાણે છે? ના એવું ઇન્દ્રિય બુદ્ધિ શુદ્ધાત્મા છું એવું કોણ જાણે છે? એ તો અહંકાર જાણે છે, એ અહંકાર જાણે છે, એ અહંકાર જાણે છે. કારણ હું સુધા હું છે તે શું નામ હતું ભાઈ નું? ભારતસિંહ. હું ભારતસિંહ છું. એ ભારતસિંહ નું જ્ઞાન બદલાયું ને હું સુધા થયું, સમજ ને? એટલે અહંકાર જાણ છે. અહંકાર બુદ્ધિ થઈ તો જોવાય, બાકી આમ તો અહંકાર ને જરાય જ્ઞાન નથી. બુદ્ધિ એકલી જાણી શકે નહી, અહંકાર સહિત બુદ્ધિ હોય તો જ જાણી શકે. એટલે આત્માની ઓળખ અહંકાર ને થાય છે. આત્માની ઓળખ અહંકાર ને થાય છે. શું થાય છે? આત્માની ઓળખ અહંકાર ને થાય છે. એનો અર્થ એવો થયો? બીજા કોને થાય? બીજા કોને થાય? બીજી કોઈ વસ્તુ નથી. આ બે જાત નું જ્ઞાન. બોલજો ગયા. ભાનુબેન કે છે કે દાદા જ્ઞાન આપે છે તે ગયે તો અહંકાર લઈ લે છે, પછી જોડનારો કોણ રહ્યો? શું કોમ છે આપડે અહંકાર નો? જેટલો જરૂરિયાત અહંકાર છે, ડિસ્ચાર્જ અહંકાર છે, ડિસ્ચાર્જ એનો કામ કર્યા કરશે. હવે રહ્યું જ ક્યાં આગળ? અહંકાર સિવાય કોઈ કાર્ય જ ના થાય. પણ તે અમારે ડિસ્ચાર્જ અહંકાર છે, ચાર્જ અહંકાર થઈ ગયો. બોલ ને, શું થઈ ગયો? આપણે પેલું કહ્યું ને કે આત્મા ને કોણ જાણે છે? અહંકાર જાણે છે. તો ભાનુબેન કે છે અહંકાર તો લઈ લીધો તમે, પછી ક્યાં રહ્યો જાણનાર? તે જાણ્યું એટલે તે રસ્તે છૂટી ગયો બિચારો. એ જાણીને છૂટી ગયો. શું થયું? હું પણ હું છોડી દીધું, માલકી છોડી દીધું, અહંકાર છૂટી ગયો. આ એક મોટું પોઈન્ટ, બધું ખરાબ થઈ ગયું. તે જાણે ભાનુબેન સરસ પોઈન્ટ કડા. જીવ તો અહંકાર ખલાસ થઈ ગયો. આ ડિસ્ચાર્જ તમને હું સુધાર્થમાં છું. એ કેટલો વખત રહે છે? એ શિવ સ્વરૂપ છે. બીજો પ્રશ્ન છે, એ શિવ સ્વરૂપ છે. અને પાંચ આજ્ઞામાં કેટલી રહે છે? ના, એટલે કોક જ વખત નથી થતું. કોક જ વખત સંભાવે નિકાલ નથી થતો, બાકી બધા પાંચ વખત બરાબર. અને વ્યવસ્થિત બરોબર સમજી ગયું હવે? અને રિલેટિવ રિયલ થોડું જોયા કરે ત્યાં એના હાથમાં દેખાય છે. એમનો ઉકેલ આવી ગયો છે. એટલે ભારતી લાગે કેટલું મોટું જીતી ગયા. બેન અહંકાર હતો નથી, અમે મને તો ઉડી ગયો છું. હું ના હોઉં ત્યારે ના, એ તો સમજવા માટે નીકળ્યો. ના સમજવા માટે નીકળ્યો. પાણી નું વલણ ફક્ત વલો વચ્ચે પાણી નું વલણ. પેલા છે દૂધ નું દહી નું વલણ કરતા હતા, અને આ જ્ઞાન મળ્યા પછી જે વલણ અવતાર્યું છે પાણીનું વલણ. પેલા દહીનું વલણ કરતા એટલે આ વલણ કરતા કરતા કરતા બંધ થઈ જશે. કુદી કુદી કુદી કુદી લક્ષ પછી બધું રહે છે, પછી રહ્યું છે. એટલે એક આ એક આચા નહીં પડે, આપડે કાચા પડી જોઈએ. એમ જોઈએ આવી ગયા તો સુંદર ભાઈ, હવે શું બાકી રાખે? એક કલાક માં આખી જિંદગી સુધી મહેનત કરીને મરી જાય એટલું ચિત્રે મન, એટલી બધી કળાઓ છે. મનને ચિત્રા બેઠો નથી કે કેટલી રેલીઓ નાખી લાઈન નાખી દે. પણ જયારે ત્યાં આગળ ઓનલી સાઈડ કરવી પડે તારે ખબર પડે. આમ તો ચિત્રી નું બધું બહુ કળા હતો. રેલવે લાઈન નાખ્યા પછી મનથી મનથી પહેરેલા એનો છોકરો હોય કેલો હોય સાહેબ મૂળ જગ્યા પર છે ને આપડે આપણી જે છે આમ સંભાળ શબ્દો ની અંદર બધાને સમજ પડે એવી છે અને પછી જેમ જેમ જેટલી જેની જાગૃતિ વધતી જાય તેમ તેમ એનો વધારે ડાયમેન્શન વધતું જાય છે અને છેવટે તો આપે એક વખત એવું કીધું કે તું શુદ્ધાત્મા છું એની તને લક્ષ કરાયું અને હવે છે તે પુનરાવૃત્તિ સુધીની તારી બધી જે ફાઇલો છે તેનો સંભાવે નિકાલ કરી નાખ. એટલે દાદા આ સંભાવે જે નિકાલ કરવાનો તેમાં જાગૃતિ જે છે એ જાગૃતિ તો જોઈએ ને, એ જાગૃતિ કોક વખત જયારે થોડી થાય તો તે વખતે શું કરવું? નહીં જાગૃતિ તો વધારે જ કરે છે, એમ જેમ અહીંયા આગળ આવશો ને જી વિદ્યો બીજો જાગૃતિ માટે જ છે. કારણ કલયુગ નો સ્વભાવ છે કે જાગૃતિ મંદ કરી નાખે, વાતાવરણ એવું છે. એટલે આપણે વિદ્યો રોજ ચાલુ રાખીએ છીએ. શા માટે રાખીએ છીએ કે ભાઈ હા આ ઇન્ચાર્જ કરે વિદ્યાર્થી પછી આમ ફોલ લાઈટ નહીં તો અથડાઈ પડે. અરે દાદા એનું કહેવાનું એમ છે કે જાગૃતિ તો રહે પણ જોકા આવી જાય છે. જોકું આવી જાય ને આવે હંમેશા, જોકું ના આવે એવું બને ને. જો તેથી બે અવતાર ગયા ને, ને જોકું ના આવતો હોય ત્યારે કોળા ઓછી થઈ ગયું. અમારે જોકા નથી આવતા તોય છે તેમ કહે છે ને અમારે સ્વાદ બે અવતાર એમ શું વાંધો તો શી ખોટ જવાની સમજ આવે. આમ મૂળ જગ્યા પર આવી ગયા એ તે વખતે જે દાદા ક્ષમતા રાખવાની વાત છે. જોકું આવ્યું તોય ભલે, ન આવ્યું તોય ભલે, જોકું આવ્યું એનું રંજ નથી, ન આવ્યું એનું દુઃખ નથી. એ જ આખી ક્ષમતા પૂર્વક એટલે એ ચાલ્યો જ જાય, એ માણસ સીધો જ ચાલ્યો જાય. અને એવા માણસ માટે આ દુનિયામાં જેટલું છે કે ભાઈ તમે ફાઇલ નો સંભાવ નિકાલ કરો અને થોડી આપણે એવું કહ્યું છે રહી જાય છે એ પણ તમને ખબર પડે છે ને પડે કે એ પડે. એટલે ખબર પડે છે એટલે મૂળ જગ્યામાં તમે છો. ફક્ત રહી ગઈ આ નિકાલ કરવાનું રહ્યું એટલું રહી ગયું સમજે ને, તો એ બાકી તમારે જ કરવું પડે છે. શું કરવું પડે? કોને કરવું પડે? ફાઇલ નિકાલ કરવાનું. અને તમારે એવું બોલવું કે મેં આજ્ઞા જેટલી પડાય એટલી પાડી અને ના પડાય અને પ્રતિમણ કરું છું. એટલું તમારું બધા 100% પૂરા થઈ જાય. મેં પડાય એટલી પાડી, તમારી આજ્ઞામાં પડાય એટલી પાડી ને અને આજ્ઞા જે ના પડી તેનો પ્રતિકૂળ. એક વાક્ય બોલો હું કઈ વાંધો છે ના દાદા. એટલે મેં આટલા હાર ફોડ પાડ્યો છે કે ભાઈ તમને અસંતોષ રહે જ નહીં મારે. એટલે 100% પડી ગઈ. શું કરું તમે દાદા એમ કીધું કે ભાવ ભાવ કરશો ને તોય બસ છે કે ભાઈ મારે આ સંભાવે નિકાલ કરી નાખવો છે. થાય ન થાય નહીં કહે નહીં આ બસ ભાવ કરશો તો બસ. ના પણ આ પ્રમાણે બોલવું કે તમે મેં જ કહ્યું છે પોતે પુસ્તકો લખ્યું છે ને કે હું કહું છું કે આ સંભાવ ફાઇલો નિકાલ કરવા છતાં રહી જાય જોકું આવવાનું તો કેવું સાહેબ દાદા ભગવાન જે આજ્ઞા તમારી હતી તે આજ્ઞાપૂર્વક હું કર્યો મેં, જેટલું બને એટલું જ મેં કર્યું છે, ના બન્યું એનું પ્રતિ હું કરું છું, ફરી નહીં કરું આવું. એટલે 100% પૂરું થઈ ગયું એવું મેં કહ્યું છે. 100% લાભ આપ્યો છે માર્ક 100% મૂક્યા છે. 98% નહીં મેળ્યા, 100% મૂક્યા. વાત મેળ પડે એમ નહીં, બાકીનાનું આપ સંભાળી લો છો એ વાત થઈ ગઈ. એ પુસ્તક પાછું લખ્યું છે પણ દાદા તમારે સંભાળવું ન પડે એવી રીતે એ વસ્તુ બને, એવું કેવી રીતે થાય? તમારે સંભાળવું ના પડે એવું બને એ કેવી રીતે થાય? એમ સંભાળવું ના પડે, તમારે તમારે સંભાળવું ના પડે, મને સંભાળવું ના પડે. આપે શું કહ્યું? તમારી થાય એટલું કરો અને પ્રતિક્રમણ કરી લો, પછી બાકીનું સંભાળી લઈ. તો કે છે કે તમારે સંભાળવું પડે એવું અમારાથી ના થાય, એના માટે અમે શું કરીએ? એટલે અમારી કચાસ તો સંભાળવી ના પડે, પણ એટલી અમારી કચાસ તો રહી ને. ના એટલે કચાસ કરીને એક બે અવતાર તો રહેવાના જ છે. આ કઈ એકદમ આ અવતાર થી નહીં છુટકારો, આ અવતાર છુટકારો નથી. કારણ કે આ આજ્ઞા જે પાડીએ છીએ, આ જે આજ્ઞા પાડીએ છીએ ને આજ્ઞા. બેન કે છે મને એવું લાગે છે કે મારે અંદર એવું કે છે કે આ છેલ્લો અવતાર છે. મારું અંતર એવું કે છે કે આ છેલ્લો અવતાર છે. ના થઈ ગયું, પણ અવતાર છેલ્લો જ છે. જનક રાજા જેવો જ અવતાર છે આ, એથી સારો છે. એટલે મનમાં કશું એવું રાખવા જેવું છે ને, સચ્ચો કોણ બાંધી છે કેમ છે? કેવું પડે બોધનારો વહી ગયો ખરેખર ધન છે. એવું અંદર પોતાને જે થાય છે બહુ મોટી વસ્તુ છે. હિંમતભાઈ નો પ્રશ્ન છે, પેલો વાત નીકળેલી ને. કોનો છે વિવેક? જે હોય કે આપે કહ્યું, પેલો પ્રશ્ન ભાઈએ પૂછેલો ને, એના જવાબમાં આપે કહ્યું કે અહંકાર આત્માને જુએ છે, કરી જાણે છે. તો એમને એવો પ્રશ્ન થયો, પછી અહંકાર ને કોણ જાણે છે? અહંકાર ને આત્મા જાણે છે. અહંકાર બુદ્ધિ સહિત, અહંકાર બુદ્ધિ સહિત જયારે અમે લાઈન ઓફ ડિમાર્કેશન મારીએ, લાઈન ઓફ ડિમાર્કેશન કરીએ, ત્યારે અહંકાર બુદ્ધિ સહિત સમજી જાય કે આ હું મારું અસ્તિત્વ જ ખોટું છે. એ સમજી જાય, શુદ્ધાત્મા ને જાણી જાય કે આ છે મૂળ સદરૂપ શુદ્ધાત્મા, સાથે મારું અસ્તિત્વ ખોટું છે, સોંપી દે, બધું છૂટું થઈ જાય. અમે ક્યાં સમજવા ભૂલ થાય? આત્મા ને જાણી જાય, અંદર ના જાણે. અજ્ઞાની માણસ ને આત્મા અહંકાર આત્મા જોડવા માટે બધું વચ્ચે આખી બધો શાસ્ત્ર બધા મૂક્યો. આ તો હું જ્ઞાન આપું ત્યારે અને જાણે ત્યારે પોતાનું અસ્તિત્વ ખલાસ થાય. જયારે અહંકાર બુદ્ધિ આત્માને જાણે ત્યારે પોતાનું અસ્તિત્વ ખલાસ. એટલે આ બહારનું વાક્ય બહાર લઈ જવાનું વાક્ય ના જોજો. અહી વાત તો આત્મિક વાક્યો બહાર લઈ જાય ને તો બહાર કઈ ગોઠાળો ઉભો થઈ જાય. અહંકાર આત્મા જાણે છે એવું કહે તો પછી લોકો જાણી ગયા કે પછી આ ત્યારે પણ ના જાણી શકે. શું કહ્યું? અહંકાર આત્મા ને ક્યારેય પણ ના જાણી શકે. ફક્ત જ્ઞાની પુરુષ જ્ઞાન આપે ત્યારે અહંકાર પોતે આમ સમજે છે કે આ મારું સ્વરૂપ નહી, આ જ છે જે છે. હું તો વચ્ચે હતો કે મને પોતાનું અસ્તિત્વ આત્મા તો અહંકાર પહેલેથી જ જોતો હતો. આત્મા તો આ સંસારી નહીં જુએ. શું કહ્યું? તમારો અહંકાર વધી ગયો છે, ઘટી ગયો, ના જાણો. એને જોડનારો કોણ હશે? મારી બુદ્ધિ વધી ગઈ છે, મારી બુદ્ધિ અવધિ ચાલે છે, ઊંધી ચાલે છે, જોડનાર કોણ? દાદા આપડે અમને એવા રોયલ રોડ પર બેસાડે છે કે આ ગલી કુચ્યું કેટલી વાર જવાનું મને જ થતું. ગલી કુચ્યુમાં તો આ લોકો ફરે છે તો જોયા છે બધા લોકો મોડા પર કેટલો બધો રંગ રોગાન છે આનંદ પૂર્વક. નહી તો છેવટે રંગ રોગાન ના મળે તો છેવટે ઓરિંદાર ખેલી ને પણ કરે છે ને ઓરિંદાર કંકુ ઉડાડી નહીં કરે છે. આમ ગુલાલી ગુલાલ વાળું શરીર રહેતું નથી એનું લોહી ફિક્કું રહે છે બિચારાનું દિવેલ પિતરા રહે છે પણ આમ ગુલાલ ફરી લોકો કરે છે ને આ લોકો ગુલાલ વાળા કોઈ પણ નહીં કરતા કલ્ચર કચરા.